श्री पद्म पुराण उत्तरखंड अध्याय 11 त्रि स्पृहाव्रतनी विधि अने महिमा। नारद जी बोलिया, हे सर्वेश्वर, हवे तमे त्रि स्पृहा नामना व्रतनु वर्णन करो, जेने सांभळीने लोको तत्काल कर्मबंधनथी मुक्त थई जाय छे। महादेवजीए कह्युं, हे विद्वान, पूर्व काल में संपूर्ण लोकना हितनी कामना थी सनंत कुमार जीए व्यास जी समक्ष आ व्रतनु वर्णन कर्यु हतु। आ व्रत संपूर्ण पापोनु शमन करनारु अने महान दुखोनु विनाशक छे। हे विप्र, त्रिस्पृशा नामनु महान व्रत संपूर्ण कामनाओनी पूर्ति करनारु छे। ब्राह्मणोने माटे तो मोक्षप्रद पण छे। हे महामुनि, जे दररोज स्त्री स्पृशा नामनું નામોચ્ચારણ કરે છે તેના સમસ્ત પાપોનો ક્ષય થઈ જાય છે। દેવાધિદેવ ભગવાને મોક્ષ પ્રાપ્તિને માટે આ વ્રતનું સર્જન કર્યું છે, તે માટે આને વૈષ્ણવી તિથિ કહે છે। ઇન્દ્રિયોને વશ કર્યા વિના મન સ્થિર થતું નથી અને મનની અસ્થિરતા જ મોક્ષ પ્રાપ્તિમાં બાધક છે। હે બ્રહ્મન, જે લોકો ધ્યાન ધારણા રહિત વિષય પરાયણ તથા કામ ભોગમાં આસક્ત છે તેમના માટે ત્રિસ્પૃશા જ મોક્ષપ્રદ છે। હે મુનિશ્રેષ્ઠ, પૂર્વકાળમાં જ્યારે ચક્રધારી શ્રી વિષ્ણુ દ્વારા ક્ષીરસાગરનું મંથન થઈ રહ્યું હતું, તે સમયે ચરણોમાં પડેલા દેવતાઓની મધ્યમાં બ્રહ્માજીને મેં આ વ્રત કહ્યું હતું। જે લોકો વિષયોમાં આસક્ત રહીને પણ ત્રિસ્પૃશાનું વ્રત કરશે તેમના માટે પણ મેં મોક્ષનો અધિકાર આપી દીધો છે। હે નારદ, તમે આ વ્રતનું અનુષ્ઠાન કરો, કેમ કે ત્રિસ્પૃશા વ્રત મોક્ષપ્રદ છે। હે મહામુને, મોટા મોટા મુનિઓના સમુદાયોએ આ વ્રતનું પાલન કર્યું છે। જો કાર્તિક શુક્લ પક્ષમાં સોમવાર કે બુધવારે ત્રિસ્પૃશા એકાદશી હોય તો તે કરોડો પાપોનો નાશ કરનારી છે। હે વિપ્રવર, બીજા પાપોની તો વાત જ શી છે। ત્રિ સ્પૃશાના વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે। પ્રયાગમાં મૃત્યુ થવાથી તથા દ્વારકામાં શ્રીકૃષ્ણની નિકટ ગોમતીમાં સ્નાન કરવાથી શાશ્વત મોક્ષ મળે છે, પરંતુ ત્રિસ્પૃશાનો ઉપવાસ કરવાથી ઘેર બેઠા પણ મુક્તિ મળી જાય છે। તેથી હે નારદ, તમે મોક્ષદાયી ત્રિસ્પૃશાના વ્રતનું અવશ્ય અનુષ્ઠાન કરો। હે વિપ્ર, પૂર્વકાળમાં ભગવાન માધવે પ્રાચી સરસ્વતીના તટ પર ગંગાજીની સામે કૃપાપૂર્વક ત્રિસ્પૃશા વ્રતનું વર્ણન કર્યું હતું। ગંગાજીએ પૂછ્યું, હે ઋષિકેશ, બ્રહ્મહત્યા વગેરે કરોડો પાપોથી યુક્ત મનુષ્યો મારા જળમાં સ્નાન કરે છે, તેમના પાપો અને દોષોથી મારું શરીર કલુષિત એટલે કે મેલું થઈ ગયું છે। હે દેવ ગરુડધ્વજ, મારું તે પાતક કઈ રીતે દૂર થશે? પ્રાચી માધવ બોલ્યા, હે શુભે, તમે ત્રિસ્પૃશા વ્રત કરો એ 100 કરોડ તીર્થોથી પણ વધારે મહત્વનું વ્રત છે। કરોડો યજ્ઞ વ્રત દાન જપ હોમ અને સાંખ્ય યોગથી પણ એનો પ્રભાવ વધારે છે। એ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોને આપનારું છે। એ નદીઓમાં શ્રેષ્ઠ ગંગા ત્રિસ્પૃશા વ્રત જે કોઈ મહિનામાં આવે તથા તે કોઈ પણ પક્ષમાં આવે તેનું અનુષ્ઠાન કરવું જ જોઈએ। તે વ્રત કરીને તમે પાપથી મુક્ત થઈ જશો। જ્યારે એક જ દિવસ એકાદશી, દ્વાદશી તથા રાત્રિના અંતિમ પ્રહરમાં ત્રયોદશી હોય તો તેને ત્રિસ્પૃશા સમજવી જોઈએ। તેમાં દશમીનો યોગ હોતો નથી। હે દેવ નદી, એકાદશી વ્રતમાં દશમીનો વેદ એટલે સામેલ થવું હું ક્ષમા કરતો નથી, એવું સમજીને દશમી યુક્ત એકાદશી કરવી નહીં। તે કરવાથી કરોડો જન્મના પુણ્ય તથા સંતાનનો નાશ થાય છે। જે વ્રત કરનાર પુરુષ પોતાના વંશને સ્વર્ગમાંથી નીચે પાડીને રો રો નરક વગેરે નરકોમાં નાખે છે। પોતાના શરીરને શુદ્ધ કરીને એકાદશીના દિવસે વ્રત કરવું જોઈએ। દ્વાદશી મને બહુ પ્રિય છે, મારી આજ્ઞાથી આ વ્રત કરવું યોગ્ય છે. ગંગા બોલ્યા, હે જગન્નાથ, તમારા કહેવાથી હું 30 પુરુષાનું વ્રત અવશ્ય કરીશ, તમે મને તેની વિધિ બતાવો. પ્રાચી માધવે કહ્યું, હે ગંગાદેવી, સાંભળો, હું 30 પુરુષાનું વિધાન કહું છું, આનું શ્રવણ કરવા માત્રથી પણ મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. પોતાની શક્તિ અનુસાર એક કે અડધા પલની, એટલે કે એક પલ બરાબર 4 તોલા જેટલું માપ સોનાની મારી પ્રતિમા બનાવડાવી જોઈએ. પછી એક તાંબાના પાત્રને તલથી ભરીને રાખો અને જળથી ભરેલા સુંદર કળશની સ્થાપના કરવી, જેમાં પંચરત્ન નાખવામાં આવ્યા હોય. કળશને પુષ્પમાળા પહેરાવીને કપૂર વગેરેથી સુવાસિત કરો. ત્યાર પછી ભગવાન દામોદરને સ્થાપિત કરીને તેમને સ્નાન કરાવો અને ચંદન ચડાવો. પછી ભગવાનને વસ્ત્ર ધારણ કરાવવા, ત્યાર પછી ઋતુ મુજબના પુષ્પ તથા કોમળ તુલસી દળથી ભગવાનની પૂજા કરવી, તેમને છત્ર અને પાવડીઓ અર્પણ કરવી, મનોહર નૈવેદ્ય અને વિવિધ પ્રકારના ફળોનો ભોગ ધરાવવો, યજ્ઞોપવિત તથા નૂતન અને સુદૃઢ ઉત્તરીય વસ્ત્ર અર્પણ કરવા, વાંસની સુંદર છડી પણ ભેટ ધરવી. દામોદરાય નમઃ થી બંને ચરણોની, માધવાય નમઃ થી બંને ઘૂંટણોની, કામપ્રદાય નમઃ થી ગુહ્ય ભાગની તથા વામન મૂર્તયે નમઃ કહીને કટિસ્થાનની પૂજા કરવી. પદ્મનાભાય નમઃ થી નાભિની, વિશ્વમૂર્તયે નમઃ થી પેટની, જ્ઞાન ગમ્યાય નમઃ થી હૃદયની, વૈકુંઠ ગામીની નમઃ થી કંઠની, સહસ્ત્ર બાહવે નમઃ થી બાહુઓની, યોગ રૂપિણી નમઃ થી નેત્રોની, સહસ્ત્ર શિષ્ણે નમઃ થી મસ્તકની તથા માધવાય નમઃ કહીને બધા અંગોની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે વિધવત પૂજા કરીને અર્ધ આપવો જોઈએ. જળથી ભરેલા શંખ ઉપર નારિયેળ મૂકીને તેમાં નાડા છડી બાંધવી, પછી બંને હાથોમાં તે શંખ વગેરે લઈને નીચેનો મંત્ર બોલવું. સ્મૃતો હરસી પાપાની યદિ નિત્યમ જનાર્દન, દુઃસ્વપ્નમ દુર્નિમિતાની મનસા દુર્વિચિંતતમ નારકમ તુ ભયમ દેવ ભયમ દુર્ગતિ સંભવમ યન્મમમ યન્મમ શાનમ શાનમ મહાદેવ શાન મહાદેવ એહિકમ પારલૌકિકમ તેન દેવેશ મામ રક્ષ ગૃહણાર્ધ્યમ નમો અસ્તુ તે સદા ભક્તિર્મ મહિમા વસ્તુ દામોદર તવો પરી. 35મા અધ્યાયનો 69-72મો શ્લોક. હે જનાર્દન, જો તમે સદા સ્મરણ કરવાથી મનુષ્યના બધા પાપ હરી લો છો, તો હે દેવ, મારા દુઃસ્વપ્ન, અપશુકન, માનસિક દુશ્વિંતા, નરકનો ભય તથા દુર્ગતિ જન્ય ત્રાસને હરી લો. હે મહાદેવ, હે દેવેશ્વર, મને જે આ લોક તથા પરલોકનો જે ભય છે તેનાથી મારી રક્ષા કરો તથા આ અર્ધ ગ્રહણ કરો, તમને નમસ્કાર છે. હે દામોદર, આપની ભક્તિ હું સદા કરતો રહું. ત્યાર પછી ધૂપ દીપ તથા નૈવેદ્ય અર્પણ કરીને ભગવાનની આરતી ઉતારવી, તેમના મસ્તક પર શંખ ફેરવો, આ બધી વિધિ પૂરી કરીને સદગુરુની પૂજા કરવી, તેમને સુંદર વસ્ત્ર પાઘડી તથા અંગરખું અર્પણ કરવા. આ ઉપરાંત પગરખા, છત્ર, વીટી, કમંડળ, ભોજન, પાન, સપ્તધાન્ય તથા દક્ષિણા આપવી. ગુરુ અને ભગવાનની પૂજા કર્યા પછી શ્રી હરિની સામે જાગરણ કરવું. જાગરણમાં ગીત, નૃત્ય તથા અન્ય ઉપચારોનો પણ સમાવેશ થવો જોઈએ. ત્યારબાદ રાત્રિના અંતમાં વિધિપૂર્વક ભગવાનને અર્ધ આપો. સ્નાન વગેરે કાર્ય કરીને બ્રાહ્મણોને જમાડ્યા પછી સ્વયં ભોજન કરવું. મહાદેવજી કહે છે, હે બ્રહ્મન, 30 પુરુષા વ્રતનું આ અદભુત ઉપાખ્યાન સાંભળવાથી મનુષ્યને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. ત્રિપુરુષાના ઉપવાસથી 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞોનું ફળ મળે છે. આ વ્રત કરનાર પુરુષ પિતૃકુળ, માતૃકુળ તથા પત્નીકુળ સહિત વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. કરોડો તીર્થોમાં જે પુણ્ય તથા કરોડો ક્ષેત્રમાં જે ફળ મળે છે, તે ફળ 30 પુરુષા વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અથવા બીજી જાતિના લોકો ભગવાન શ્રીકૃષ્ણમાં મન લગાવીને આ વ્રત કરે છે, તે બધા આ ધરાધામને છોડીને મુક્ત થઈ જાય છે, એમાં દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો જોઈએ. એ મંત્રમાં મંત્રરાજ મનાય છે, એ જ પ્રમાણે ત્રીસ પુરુષા બધા વ્રતોમાં ઉત્તમ છે. જેણે આ વ્રત કર્યું તેણે બધા વ્રતોનું અનુષ્ઠાન કરી લીધું. પૂર્વકાળમાં સ્વયં બ્રહ્માજી આ વ્રત કર્યું હતું, ત્યારબાદ અનેક ઋષિઓએ પણ આનું અનુષ્ઠાન કર્યું, પછી બીજાની તો વાત જ ક્યાં છે. હે નારદ, આ ત્રીસ પુરુષા વ્રત મોક્ષદાયી છે. અધ્યાય 11 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.